શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 48મો સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, સર્વત્ર વ્યાપક ભગવાન શ્રીહરિ નવલખા પર્વતે પધાર્યા. પર્વત ઉપર આરોહણ કરી તેના અદ્ભુત આશ્ચર્યને જોતા તથા તે પર્વત ઉપર વસતા ભગવાનના ભક્ત 900,000 સિદ્ધયોગીઓના નિવાસસ્થાનોને પણ જોયા અને તેના 900,000 અગ્નિકુંડો નિર્ધૂમ અગ્નિઓથી પ્રજ્વલિત હતા. કોઈ સ્થળમાં ઠંડા પાણીના કુંડો તો કોઈ સ્થળમાં ગરમ પાણીના કુંડોને શ્રીહરિએ જોયા. આવા પ્રકારના આશ્ચર્યને જોઈને તે 900,000 પર્વત ઉપર નિવાસ કરતા તેમજ મુક્તદશાને પામેલા સમગ્ર સિદ્ધોને પણ જોયા, જેમનું દર્શન યોગી પુરુષોને પણ દુર્લભ છે. આવા સાચા સિદ્ધોને જોઈ શ્રીહરિએ તેમને નમસ્કાર કર્યા અને તે સર્વે 900,000 સિદ્ધોએ પણ યોગીઓના યોગગુરુ એવા શ્રીહરિને એકીસાથે પોતાની સન્મુખ ઊભેલા જોઈ તત્કાળ નમસ્કાર કર્યા. ભગવાન શ્રીહરિ પોતાના ભક્ત એવા તે સમગ્ર સિદ્ધોને આનંદ ઉપજાવતા થકા 3 દિવસ સુધી ત્યાં નિવાસ કરીને રહ્યા. હે રાજન, ભગવાન શ્રી વાસુદેવનું ધ્યાન કરતા તે 900,000 સિદ્ધોએ પોતાના હૃદયકમળમાં શ્રીહરિની ઈચ્છાથી આવિર્ભાવ પામેલા દિવ્ય અક્ષરધામને વિશે બિરાજમાન મહાતેજોમય મૂર્તિ આ શ્રીહરિના જ અતિ આશ્ચર્યકારી દર્શન કર્યા. હે રાજન, પછી તે સર્વે સિદ્ધો સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને અહીં પધારેલા શ્રીહરિને જ સાક્ષાત અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીકૃષ્ણ છે એવો દૃઢ નિશ્ચય કરી અનંતકાળના તપનું ફળ પામ્યા અને તેમનો જ ધ્યાન ભજન કરવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી સર્વે સિદ્ધોએ અનુરાગપૂર્વક શ્રીહરિને વંદન કર્યા અને તે સર્વેને આ રીતે તપનું ફળ આપી ભગવાન શ્રીહરિ હાથીઓને ચાલવાના માર્ગેથી 900,000 પર્વતથી નીચે ઉતરી વડવાકુંડ નામના તીર્થસ્થાને પધાર્યા. તે તીર્થમાં પૃથ્વીમાંથી નીકળતા વાયુ, અગ્નિ અને જળના ફુવારાઓને આશ્ચર્યપૂર્વક જોતા ભગવાન શ્રી નીલકંઠવર્ણી 3 દિવસ સુધી વડવાકુંડ તીર્થમાં રોકાયા. હે રાજન, તે વડવાકુંડ તીર્થસ્થળેથી શ્રીહરિ અગ્નિદિશા તરફ ચાલવા લાગ્યા. તે ચાલતા ચાલતા ગંગાસાગરના સંગમે પધાર્યા. ત્યાં સ્નાન કરી 3 દિવસ સુધી રોકાયા. ત્યાંથી નાવ દ્વારા સમુદ્રની ખાડી ઉતરી કપિલ ભગવાનના આશ્રમમાં પધાર્યા. અતિશય શોભાયમાન આ આશ્રમની ચારે બાજુ ખાઈરૂપે ગોળાકાર સમુદ્ર રહેલો છે. હે રાજન, આ આશ્રમમાં સાંખ્ય જ્ઞાનના આચાર્યોના પણ ગુરુ સ્વયં સાક્ષાત કપિલ ભગવાન બિરાજે છે અને સદાય ત્રિલોકીના કલ્યાણને માટે તપશ્ચર્યા કરે છે. હે રાજન, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અષ્ટાંગ યોગેયુક્ત ભક્તિમાર્ગનો પોતાની માતા દેવહૂતિને ઉદ્દેશીને નિરૂપણ કરનારા ભગવાન કપિલજીના દર્શન કરી ભક્તિપુત્ર ભગવાન શ્રીહરિ પરમ આનંદને પામ્યા. મનુષ્ય નાટ્યથી ઐશ્વર્યને છુપાવી ઈશ્વરના જેવો પોતાને આદર આપી પોતાની સેવા કરતા સર્વનિયંતા ભગવાન શ્રીહરિને કપિલજીએ ધ્યાનયોગના પ્રભાવથી ઓળખ્યા કે આ સ્વયં સાક્ષાત શ્રીકૃષ્ણ જનકલ્યાણ માટે અક્ષરધામમાંથી મનુષ્ય નાટ્ય ધરી અહીં પધાર્યા છે. તેથી ખૂબ જ આનંદને પામ્યા. હે રાજન, ત્યાર પછી ભગવાન કપિલજી પણ સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને ધર્મ સ્થાપન કરવામાં તત્પર સાક્ષાત શ્રીહરિનો આતિથ્ય સત્કાર કરી તેમની નિરંતર અતિ સ્નેહથી સેવા કરવા લાગ્યા. આ રીતે શ્રીહરિ ત્યાં 1 મહિના સુધી રોકાયા. તપસ્વીઓને અતિપ્રિય એવા કપિલાશ્રમમાં 1 માસ પર્યંત નિવાસ કરીને ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પધાર્યા. આ પુરુષોત્તમપુરીમાં નિવાસ કરીને રહેલા વર્ણિરાજ શ્રીહરિ પ્રતિદિન સમુદ્ર સ્નાન અને જગન્નાથજીના દર્શન કરતા તેમજ તીર્થવિધિને જાણનારા શ્રીહરિ આ પુરુષોત્તમપુરીમાં મુખ્ય તીર્થ સ્વરૂપે રહેલા ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં પણ સ્નાન કરવા જતા. હે રાજન, આ પુરીમાં પોતાના નિવાસ દરમિયાન શ્રીહરિએ ત્યાં રહેલા અને ટોળામાં ફરતા હજારો અસુરોને જોયા. તેઓ દંભથી વૈષ્ણવ, શૈવ આદિ ભક્તોના ચિહ્નો ધારણ કરી મનુષ્યરૂપે રહેતા હતા. તેઓ માન, ક્રોધ, શૂરવીરતા અને મત્સરથી પરસ્પર એકબીજાની સ્પર્ધા કરતા રહેતા, ઉદ્ધત વર્તન રાખી ધર્મથી સદાય વિમુખ વર્તતા હતા. તેઓ અતિશય કામક્રીડામાં જ આસક્ત અને ખળ પુરુષો હતા. જગતમાં ગુરુપણાની ખ્યાતિ માટે અને સાધુતાની ખ્યાતિ માટે ઘણો બધો દંભ કરતા અને શૈવ વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયના સમગ્ર બાહ્ય ચિહ્નો ધારણ કરી ફરતા હતા. એ અસુરો પોતે ઉપદેશેલા મંત્રોની સિદ્ધિના ચમત્કારો દેખાડી નગરવાસી નરનારીઓને વશ કરી તેઓને પોતાના વૈદિક ધર્મોમાંથી ભ્રષ્ટ કરતા અને સર્વેના ગુરુ થઈને બેઠેલા તેઓ બહારથી નિસ્પૃહી વર્તન રાખતા, પરંતુ પોતાની પુત્રીતુલ્ય ગણાય એવી શિષ્યોની પત્નીઓને વારંવાર પ્રીતિપૂર્વક ભોગવતા હતા. તે અસુરો આસુરી માયા દેખાડી મહાફળના બહાને લોકોને પ્રલોભન પમાડી તેમની પાસેથી ધન ધૂતી લેતા અને કેટલાક તો પુત્રને મારી નાખવા આદિકનો ભય દેખાડી લોકો પાસેથી ધન પડાવી લેતા હતા. હે રાજન, એ અસુરોમાંથી કેટલાક તો તપસ્વીના વેશમાં રહીને તીક્ષ્ણ તલવારાદી શસ્ત્રોને ધારણ કરીને ફરતા અને કેટલાક કડિયારી ડાંગો અને લોખંડના જાડા ચીપિયાઓને ધારણ કરીને ફરતા રહેતા. હે રાજન, કેટલાક તો શસ્ત્ર વગરના અસુરોને પણ શ્રીહરિએ જોયા, તેમજ કેટલાકને તો ઉપરથી સૌમ્ય વેશ ધારીને ફરનારા પણ જોયા, પરંતુ તેઓ છાની રીતે વીરોને અને કૃત્યાઓને સાધીને મલિન મંત્રોથી અને તંત્રોથી મનુષ્યોનો દ્રોહ કરતા હતા. તે અસુરોની મધ્યે કેટલાક શૈવ, શાક્ત અને વામમાર્ગી હતા. તેઓ તેમના કલ્પિત કૌલારણવ આગમ વગેરે મૂળ ગ્રંથોમાં દેખાડેલી મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન આ પાંચ પ્રકારની પદ્ધતિથી શિવ અને શક્તિનું પૂજન કરવામાં આસક્ત હતા, તથા કેટલાક વૈષ્ણવી દીક્ષાને પ્રાપ્ત કરી દક્ષિણ માર્ગની પદ્ધતિથી પ્રથમ ચાર મકારને છોડી માત્ર છેલ્લા મૈથુનમાં જ આસક્ત થઈ કાનગોપીના ભાવમાં વિષ્ણુનું અશુદ્ધ માર્ગે પૂજન કરતા હતા. આ રીતે બંને માર્ગીઓ શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ કરી પોતાના શિષ્યોને પાપાચારમાં પ્રવર્તાવતા હતા. હે રાજન, સમૂહમાં ભેળા મળીને ફરતા અને છુપી રીતે પાપલીલાને આચરતા એ સર્વે અસુરોને જોઈને આ સર્વે અસુરો પૃથ્વીના ભારરૂપ છે અને મારા શત્રુઓ છે એમ શ્રીહરિ માનવા લાગ્યા. શ્રીહરિને આ પુરીમાં પાંચ દિવસ રહીને બીજા તીર્થમાં જવાની ઈચ્છા હતી, પણ તે સર્વે અસુરોનો પરાભવ કરવા વધુ દિવસો સુધી રોકાવાનો સંકલ્પ કરીને ત્યાં રોકાયા. હે રાજન, સર્વે માયિક પદાર્થોમાં સદાય નિસ્પૃહી અને શાંત સ્વભાવે વર્તતા અને ધર્મે સહિત ભગવાનની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ નહીં થવા દેનારા ભગવાન શ્રીહરિ બહુધા તો ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે જ પોતાનો નિવાસ કરી રહેવા લાગ્યા. હે રાજન, વર્ણિરાજ શ્રીહરિ જે પ્રકારે એ અસુરો પોતાને આ વર્ણી આપણો શત્રુ છે એમ જાણી ન જાય તે રીતનું પોતાનું વર્તન દેખાડવા લાગ્યા અને પૂર્વાસીજનો શ્રીહરિને આ કોઈ મોટા સિદ્ધયોગી છે એમ જાણી તેમનું પ્રતિદિન દર્શન પૂજન કરવા લાગ્યા. હે રાજન, જે જે જનો શ્રીહરિને પૂછીને જે જે કાર્ય કરતા તે સર્વે મનુષ્યોના કોઈનાથી પણ ન થઈ શકે તેવા સર્વે કાર્યો તત્કાળ સિદ્ધ થઈ જતા. તેથી સર્વે મનુષ્યો શ્રીહરિની આગળ ધન, વસ્ત્ર વગેરે પદાર્થોના ઢગલા કરતા ને કહેતા કે હે વર્ણી, આ બધું તમારું છે, તમે તેનો સ્વીકાર કરો. ત્યારે અતિ નિસ્પૃહી વર્ણી તેઓએ અર્પણ કરેલા પદાર્થોને દ્રષ્ટિથી પણ સ્વીકારતા નહીં. આવું આશ્ચર્ય જોઈને તે સર્વેજનો શ્રીહરિને પરમેશ્વર માનવા લાગ્યા. તેથી ધન, સ્ત્રી અને રસાસ્વાદમાં લોલુપ અને ભક્તપણાનો દંભ કરતા તે સર્વે અસુરો માત્સર્યથી શ્રીહરિનો ઉત્કર્ષ સહન કરી શક્યા નહીં અને ઉદ્ધતાય કરી અશ્લીલ શબ્દોથી વારંવાર શ્રીહરિનું અપમાન કરવા લાગ્યા તથા શ્રીહરિ ઉપર મિથ્યા કલંકોનું આરોપણ કરવા લાગ્યા. મદથી ઉદ્ધત થયેલા તે અસુરો કોઈ કોઈ વેળાએ તો ધ્યાનાવસ્થામાં વિરાજતા મહાવ્રતધારી શ્રીહરિને ઉપાડીને પોતાને નિવાસસ્થાને લઈ જતા અને બહુ પ્રકારે તેમની ભર્ત્સના કરતા. નિર્દય સ્વભાવના કેટલાક ક્રૂર અસુરો શ્રીહરિને બળાત્કારે પકડીને વિનામૂલ્યે લાકડાના ભારા ઉપડાવવા વગેરેની વેઠ કરાવતા અને કેટલાક અસુરો મૌનવ્રતધારી શ્રીહરિને બળાત્કારે બોલાવતા. હે રાજન, આ પ્રમાણે અજ્ઞાની અસુરોએ બહુ જ કષ્ટ આપ્યું, છતાં અહમતા અને મમતાથી રહિત આત્મનિષ્ઠ શ્રીહરિ મનમાં લેશ માત્ર ખેદ પામ્યા નહીં. હે રાજન, પોતાની સાધુતાનો ત્યાગ નહીં કરી ક્ષમાશીલ શ્રીહરિ સર્વે અસુરોને સમજાવી તેની આસુરી વૃત્તિનો નાશ કરવાની ઈચ્છાથી હસતા હસતા કહેવા લાગ્યા કે હે ભક્તો, આ દેહ તો નિશ્ચય નશ્વર છે, પરંતુ તેમાં રહેલો આત્મા અછેદ્યાદિ લક્ષણોથી સંપન્ન અવિનાશી છે. આ પ્રમાણે વેદાદિ શાસ્ત્રો અને પૂર્વના સત્પુરુષોએ કહેલું છે. તેથી માન અને અપમાન આ શરીરનિષ્ઠ હોવાથી મારે માટે તે બંને સમાન છે. હું તો બ્રહ્મરૂપ થઈ નિરંતર શ્રીકૃષ્ણ પરમાત્માની નવધા ભક્તિ કરું છું. આ મનુષ્યના શરીરમાં રહેલો ક્રોધ મનુષ્યોનો મહાશત્રુ છે, કારણ કે તે શરીરને બાળનારો અને પૂર્વના પુણ્યને ભસ્મીભૂત કરનારો છે. અને તમે તો ભગવાનના ભક્ત છો, તેથી ભક્તિ અને જ્ઞાનમાં અવરોધ કરનારા મહાશત્રુરૂપ ક્રોધને સત અસદના વિવેકવાળી બુદ્ધિથી વશ કરી પોતપોતાના ઈષ્ટદેવનું ભજન સ્મરણ કરો. હે રાજન, શ્રીહરિના આ પ્રમાણેના વચનો સાંભળી તેઓના મધ્યે કુસંગના યોગથી આસુરી ભાવને પામેલા કેટલાક દૈવી જીવો હતા. તેઓએ પોતાના આત્મકલ્યાણને અર્થે ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો. તેમજ જન્મથી પણ આસુરી સંપત્તિવાળા અસુરોની મધ્યે કેટલાક અસુરો શ્રીહરિનું વાક્ય યથાર્થ છે એ પ્રમાણે કહેવા લાગ્યા. તેથી બીજા ખરા અસુરો તેને પોતાના દ્વેષી માનવા લાગ્યા. હે રાજન, તે અસુરો જન્મથી જ ધર્મના દ્વેષી તો હતા જ, ને વળી પરમાત્મા એવા શ્રીહરિનો દ્રોહ કરવાથી તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તેથી શસ્ત્રધારી તથા માન, ઈર્ષ્યા, મત્સર અને ક્રોધગ્રસ્ત થયેલા મૂઢબુદ્ધિવાળા તેમજ લાલચોળ નેત્રોવાળા તે અસુરોમાં કોઈ પણ જાતના પ્રયોજન વિના પરસ્પર કલહ થયો. હે રાજન, પોતાના વચનોનો અનાદર કરનારા પાપી પુરુષોનો વિનાશ નજીકમાં જાણનારા વર્ણિરાજ શ્રીહરિ તે અસુરોના નિવાસસ્થાનેથી પોતાના નિવાસસ્થાને પધાર્યા. પછી સર્વે અસુરો ટોળે મળી તે સ્થાનોમાં ભેળા થયા અને ક્રોધથી આકુળ વ્યાકુળ થઈ પરસ્પર એકબીજાને ઉદ્ધતાઈથી મર્મભેદી વચનો કહેવા લાગ્યા. પછી શ્રીહરિની ભૂભાર હરણ કરવાની ઈચ્છારૂપ માયાથી મોહ પામેલા મૂઢ અસુરોના મધ્યે કદી જોયો ન હોય અને સાંભળ્યો પણ ન હોય તેવો મોટો કલહ થયો. તે અસુરો સાંભળનારાના કાનમાં કીડા પડે તેવા ગાળાગાળીના અપશબ્દો ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યા, જેથી ભયંકર ગર્જના થવા લાગી. હે રાજન, આ પ્રમાણે તે અસુરોએ પરસ્પર એકબીજાની ભર્ત્સના અને તિરસ્કાર કરતા તત્કાળ તીખી તલવારો ઉઠાવી લીધી. કોઈ અસુરોએ શક્તિ નામનું શસ્ત્ર ઉઠાવ્યું, તો કોઈએ ધનુષ્ય ઉઠાવ્યું અને કોઈએ તો તીક્ષ્ણ ધારદાર કુહાડીઓ હાથમાં લીધી. વળી કોઈએ ભાલા તો કોઈએ ચાબુકો ઉઠાવી અને કેટલાએ તો ખાટલાના પાયા અને ઈસ આદિ ઉઠાવ્યા. કોઈએ લોખંડ ધારણ કર્યા તો કોઈએ કાષ્ઠના દંડ ધારણ કર્યા. કોઈના હાથમાં લોખંડના ચીપિયા તો કોઈના હાથમાં સિંદૂરથી અર્ચા કરેલા ત્રિશૂળ, અને કોઈના હાથમાં બંદૂકો તો કોઈએ છરાવો ધારણ કર્યા અને કોઈ કોઈએ તો અગ્નિબાણો ઉઠાવ્યા. તે અસુરો ક્રોધથી ઉઠાવેલા એ શસ્ત્રો અસ્ત્રો તેમજ મુષ્ટિકાના પ્રહારો પરસ્પર કરવા લાગ્યા. વળી કેટલાક લાકડીઓ, લોહદંડો, વૃક્ષની ડાળીઓ અને પથ્થરોથી નિર્દયપણે પરસ્પર એકબીજાને મારવા લાગ્યા. બળવાન અસુરોએ પ્રહાર કરેલા આયુધોના ભયંકર અવાજો થવા લાગ્યા, તેમજ ઢોલ, નગારા અને તુરી આદિ વાજિંત્રોના ભયાનક નાદોની સાથે મારો મારો એવા શબ્દની ધડબડાટી મચી ગઈ. માંસભક્ષણથી મદમસ્ત બનેલા અસુરોનું તુમુલ યુદ્ધ શૂરવીર પુરુષો પણ ન જોઈ શકે તેવું બિહામણું લાગતું હતું. અત્યાચારી તે અસુરોના યુદ્ધમાં માંસભક્ષી સમડા, કાગડા, ગીધડા, કૂતરા વગેરે પ્રાણીઓને મહાન આનંદ ઉત્સવ થયો. તેવી જ રીતે માંસભક્ષણ કરનારા અને રુધિર પીનારા પિશાચો, શાકિની, યોગિની, રાક્ષસ, ભૈરવ અને ભૂતગણોને પણ મહા આનંદ ઉત્સવ થયો. હે રાજન, તે યુદ્ધમાં તલવાર આદિ તીક્ષ્ણ આયુધોથી કપાયેલા અસુરોના હજારો માથા પૃથ્વી પર પડતા હતા. વળી તે યુદ્ધમાં કેટલાકના પગ કપાયા, કેટલાકના હાથ કપાયા. આવી રીતે શરીરના કેટલાય અંગો કપાઈને પૃથ્વી પર પડવા લાગ્યા. હે રાજન, દાંતથી પીસાયેલા હોઠવાળા અને ધરતી ઉપર પડેલા તે અસુરોના માથાઓ મનુષ્યોથી જોઈ ન શકાય તેવા વિરૂપ બની ગયા હતા. હે રાજન, આ પ્રમાણે ક્રોધથી એકબીજાનો સંહાર કરતા 10,000 જેટલા અસુરો યુદ્ધારંભના પ્રથમ દિવસે જ યમરાજાના અતિથિ થયા. અને તે દિવસથી આરંભીને માંસભક્ષણથી બળવાન અને મદિરાપાનથી મદમસ્ત બનેલા તેમજ પહેલા દિવસના યુદ્ધમાં બચી ગયેલા અસુરો પરસ્પર વિજયી થવાની આશાથી પ્રતિદિન રણસંગ્રામ ખેલવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે કોઈ દિવસ 5,000, કોઈ દિવસ 2,000, કોઈ દિવસ 1,000, કોઈ દિવસ 500, તો કોઈ દિવસ 200, 100 અને 50 આમ પરસ્પર યુદ્ધ કરવાથી અસુરો મરણને શરણ થયા. હે રાજન, આમને આમ 2 મહિના સુધી મહારણસંગ્રામ ખેલાયો. આ પ્રમાણે ધર્મદ્રોહી સર્વે અસુરોનો ભગવાન શ્રી નીલકંઠ વર્ણિની સંકલ્પરૂપ માયાથી જ મહાવિનાશ થયો. તેથી સર્વે દેવતાઓને ખૂબ જ આનંદ થયો. નાક, કાન તથા હાથપગ કપાયેલા કેટલાક અસુરો અને કેટલાક ભીષણ રણસંગ્રામથી ભય પામેલા અસુરો ત્યાંથી નાસી છૂટ્યા. તે અસુરોએ દેશાંતરમાં જઈ ત્યાં રહેલા પોતાના બળવાન સાથીદારોને આરંભથી અંત સુધીની તમામ હકીકત કહી સંભળાવી. તે સાંભળી અસુરોને ભગવાન શ્રીહરિ ઉપર અત્યંત વૈર બુદ્ધિ થઈ. પછી તેમને શોધીને મારી નાખવાની ઈચ્છાથી શસ્ત્ર તથા અસ્ત્રના પ્રહારોની યુક્તિ પ્રયુક્તિઓનો અભ્યાસ તેઓ મન દઈને કરવા લાગ્યા. હે રાજન, તે જગન્નાથપુરીમાં ધર્મના દ્રોહી અસુરોના સમૂહો જ્યારે મરણને શરણ થયા ત્યારે અધર્મનું મૂળ નાશ પામ્યું એ પ્રમાણે શ્રીહરિ માનવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિએ કુસંગથી અસુરો થયેલા પરંતુ વાસ્તવિકતાએ દૈવી સંપત્તિવાળા જનોને જ્ઞાનનો બોધ આપ્યો અને દુરાચારનો ત્યાગ કરાવી ફરી સન્માર્ગે વાળ્યા. તેવી જ રીતે શ્રીહરિએ તેઓને ભગવાનની ભક્તિ અને અહિંસા આદિ સમગ્ર ધર્મોનો પણ ઉપદેશ કર્યો અને તે સર્વે દૈવી જીવોએ સ્નેહપૂર્વક શ્રીહરિનું સન્માન અને પૂજન કર્યું અને તે શ્રીહરિના પ્રતાપથી દૈવી જીવોના અંતરનું અંધારું નષ્ટ થયું. તેથી શ્રીહરિને પ્રત્યક્ષ નારાયણ જાણી તેમના વચનોમાં વર્તી ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે ઐશ્વર્યના નિધિ ભગવાન શ્રીહરિએ સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ શસ્ત્રવિના પણ પોતાના પ્રતાપથી ધર્મદ્રોહી અસુરોનો વિનાશ કર્યો. હે રાજન, ધર્મનંદન શ્રીહરિ ધર્મ અને ભક્તિનું પોષણ અને તેના દ્રોહીઓનો પરાભવ કરતા કરતા તે જગન્નાથપુરીમાં 10 મહિના સુધી રોકાયા. હે રાજન, ભગવાન શ્રી હરિકૃષ્ણના આ પાવનકારી ચરિત્રનું જે કોઈ પણ મનુષ્યો શ્રવણ કરશે અથવા કીર્તન કરશે તે સર્વે પોતાના અંતઃશત્રુઓની આપત્તિઓના સમૂહ થકી મુક્ત થશે અને દેહને અંતે ભગવદ્ ધામને પામશે. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઓરિસ્સા પ્રાંતની જગન્નાથપુરીમાં અસુરોના સમૂહોનો પરાભવ કર્યો તેનું વર્ણન કર્યું એ નામે 48મો અધ્યાય પૂર્ણ થયો.